જ્ઞાન કી દાસી ક્રિયા કર્ત ભાઈ તરત હૈ મમતા ક્યા હી ગલે મે ફાંસી મહિલા કેટલો ખુશ થઈ ગયો વાક્ય બરોબર લખ્યા છે. તને કેવું લાગે છે? તારા હાથમાં કબૂલ કરે છે આ વાત? આ લખનારા ની વાત તને કબૂલ કરે છે? હા, વાંચવાનું બંધ કરી દીધું છે. આ વાક્ય જૈનાચાર્ય લખેલું છે, પણ લખેલું છે પણ વાંચવાનું બંધ કરી દીધું. આ વાંચ્યો નહીં કે પોલ ફૂટી જાય છે ને? હા, પોલ ફૂટે ના પડે, પોલ ફૂટી જાય. ભાવ જ્ઞાન સબ માહી શિવ સાધન સદહિયે નામ ભેખ સે કામ ન દીજે નામ ભેખ સે કામ ન દીજે ભાવ ઉદાસે રહીએ ભાવ ઉદાસે રહીએ. શું કહે છે? જ્ઞાન ભાવ જ્ઞાન સપમાહી સાધન સદૈયે, કે તે બધા આત્મા છે તે આત્મા જુઓ, અને તે સી સાધન એટલે મોક્ષ નું સાધન છે. શું કે છે? સદૈયે એટલે શ્રદ્ધા રાખો. અને નામ ની ભીખ મગવાથી તો કઈ દાડો વધશે? આપણું કામ સિદ્ધ નહીં થાય. નામ ભીખ ભીખ ભાઈ માગ્યા કરશો? નામ ભીખ સે કામ ન સીધે, નામ ભીખ સે કામ ન ભાવે ઉદાસે રહીએ. જ્યાં સુધી વિતરાગ થવાય નહીં ત્યાં સુધી ઉદાસી રહેવાનું છે. કેવું રહેવાનું છે? ઉદાસી ભાવમાં. કેવું? વિતરાગ પ્રતિ વિતરાગ ભાવ. આમ ભીખ માગવાથી કઈ કામ આપણું ચિત્ત થાય? અનંત અવતાર અનુવાદ કરી ભીખ જ માગી છે ને? શું કરી? જય સચ્ચિદાનંદ. તને આવડે છે કે મંત્ર મંત્ર કશું આવડે છે? મંત્ર મંત્ર કશું આવડે છે કે? અવિનાશ જતા રહ્યા કે આપણે નમો હરિંદા બોલીએ હરિયંત્રો થયા ને, અને આચાર્ય બોલી રહ્યા જ્ઞાની પુરુષાને જમા બોલવું જોઈએ. આપડે નમો હરિંદા નમો નામકર્મ નથી. નામ કર્મ નથી. પણ આચાર્ય અને જ્ઞાની પુરુષ નો ઘણો ફરક, અને એ સંપૂર્ણ વિતરાગ હોય. આચાર્ય તો ખટપટિયા હોય, બઉ ખટપટિયા, અને એમને તો આચાર્ય જો કરવાનો હોય આચાર પડાવે તે આચાર્ય. જ્ઞાની પુરુષ તો અરિંદમાં જ કહેવાય. આખા બ્રહ્માંડ માં એવા પરમાણુ કોઈ હોય નહી, કોઈ ના હોય, એવા કોઈ ના પરમાણુ ના હોય. બધા ઊંચા ઊંચા પરમાણુ એમના એકલા થી મગો થઈ ગયા. શરીર કેવું, એ વાણી કેવી, એ વાત કેવી, એ રૂપ, એ રૂપ કેવું, એ બધી વાત જ કેવી, એની વાત જ જુદી, દરેક રીતે જુદી. એટલે એમની જોડે તો મુકાય જ નહીં કોઈને, કોઈ નહીં. શંકર જોડે કોઈ મુકાય નહીં. એવી ગજબ મૂર્તિ કહેવાય. ચોવીસ તીર્થંકરો થઈ ગયા તો ગજબ મૂર્તિ. એથી આપડા આપડા આચાર્ય વાચાર્ય બધા આટલા દુઃખ પડશે છોડતા નથી. બહુ દાડો કઈ ખાઈ છું, પણ અહીંયા આગળ પડી દો પડી ક્યાંક પાછા ના વળ્યા લોકો. મારી ના વખત માં એટલા કોન્સેપ્ટ માણસો પાછા વરેલા, એટલા લોકો કોઈ વરે ના વરે કોઈ. બધા મોક્ષે ગયેલા કઈ રીતે ગયેલા? મોક્ષે બધા ગયેલા ને બીજા અન્ય તીર્થી ના વરે. હા, બ્રાહ્મણ આટલા પાંચ વરેલા તે ગૌતમ સ્વામી લીધે. મોક્ષે બધા બહુ ગયેલા પણ વરે નહી. આમ અત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણ બધા વળી છે, કારણ કે અત્યારે આ બરકત નથી મળવાનું, તેથી વરે નહી. ના વરે બરકત નથી ને, પછી ભરી વાત તેથી ભેગું થાય છે ને. બ્રાહ્મણ બ્રાહ્મણ બધી ગોવાળી હોય તો બધી કોમ થી આપણી વાત. સારું બિચારા કલ્યાણ થઈ જશે. હું તો અહીં જુટી ગઈ ને, અમારું તમારું ધર્મ સારું મરી જતા. કોઈ કઈ નહીં, સાંપ્રદાય છે એવું કઈ જ નહીં. પેલા તો મરી જતા હતા ધર્મ સારું. અમારો ધર્મ તમારો ધર્મ એના હારું મરી જાય. ચાલ પછી પૂરતી આપી છે. ટિકિટ બધા સાસો બધા અખબાર થઈ ગયા, આચાર્ય બધા લખી નાખે. જેટલી સ્મૃતિ હતી ને જેટલી સ્મૃતિ હતી એટલું લખ્યું. સારા પણ તે પણ અધુર રહ્યું ને, પૂરું જ્ઞાન નહીં તોડી ગયે ને. આવ્યું પાછું ભાવ થી પાછી આ શ્રદ્ધા પાછી જુદી વસ્તુ પાછી. આ શ્રદ્ધા શ્રદ્ધા ભાવ થી શ્રદ્ધા જુદી ને, શ્રદ્ધા ભાવ અલગ શ્રદ્ધા અલગ. શ્રદ્ધા જુદી ભાવ છે એમને ભાવ કહેવાય. આ જગત માં પ્રેમ અને પ્રેમ કહેવાય, પ્રેમ તો ઉતરી જાય ઘડી માં, પછી પ્રેમ જ કેમ કહેવાય? આ બધું આસક્તિ કહેવાય, પણ આસક્તિ ના જગત ના લોકો પ્રેમ કહે. થઈ ગયા મહેન્દ્રભાઈ? આવે છે? નીચે ગયા છે? પછી કેવાનું છે ના, દાદા ની ભાષા નું. દાદા ની ભાષા નું. હા, એ તો દ્રવ્યકર્મ બધે આ ઊંધું થતું દેખાય છે. આપણું સસરો દેખાય છે ને, એ આત્મા ના સસરો દેખાય છે. દ્રવ્યકર્મ સસરો હતો કદાચ હોય તો કેટલો અમુક ટ્રાય કરતો, પછી એને ડાયવર્ટ ના લેતા નથી. ડાયવર્ટ લે તો બીજા સસરો પણ છે. એ બિલીફ થયું દ્રવ્યકર્મ તો શું? આ બિલીફ કહેવાય? ભાવ ને આપે બિલીફ કહી, ભાવ ને આપે બિલીફ કહ્યું ને કે એ બિલીફ છે, તો પછી દ્રવ્ય કર્મ શું છે? દ્રવ્ય કર્મ એ તો એ છે તે આ ચશ્મા છે, ઊંધા પાટા બોલે ને, એ તો ઊંધા પાટા જે દેખાય એ ખરું, કેવા દેવા પાટા પોતાના કર્મ થી ઉભા થાય છે પાટા, અને તે પાટા પ્રમાણે દેખાય ને એ પ્રમાણે બધી થાય પાછું, પછી ભાવ કર્મ ઉત્પન્ન થાય એનાથી. એમાં જે ઉત્પન્ન થાય ઊંધું દેખાય તે બધો ભાવ કર્મ કહેવાય, છતું દેખાય સ્વભાવ કર્મ કહેવાય. સ્વભાવ કર્મ ભાવ વસ્તુ છે, એમાં ઊંધું દેખાય એટલે બધા ભાવ ઉત્પન્ન થાય. આ કરું તે કરું ફાણું કરું બધું ભાવ બધા. એ જે ભાવ થાય આ કરું ને તે કરું, એ ભાવ ચાર્જ ભાવ કે ડિસ્ચાર્જ ભાવ? આ કરું તે કરું જે ભાવ થાય આપે કહ્યું, તે ચાર્જ ભાવ કહેવાય કે ડિસ્ચાર્જ ભાવ કહેવાય? ડિસ્ચાર્જ ભાવ એટલે અમુક સંજોગોમાં ડિસ્ચાર્જ થાય, બીજા બધા ચાર્જ જ ભાવ છે. હું કરું તે ચાર્જ ભાવ, તો હું કરું છું તે ચાર્જ ભાવ. નાટકીય હું એ વાત જ છે, નાટકીય હું. કરું છું એ ચાર્જ બધું, બીજું કરો છો તમે? વેપાર ચલાવે છે, પૈસા કમાવે છે. કરુણા કઈ કરતી છે ને? ભગવાન ને દ્રવ્ય કર્મ શું કઈ લો? પૂજા કરે તે દ્રવ્ય પૂજા કરે, ભાવ પૂજા અંતરજ પૂજા. તમે પૂછો એ શબ્દ તો આપડે અહીં હોય જ નઈ અહીંયા, તમારે તમારી આપણી આપણી ભાષાના શબ્દ બધા. તમે જે ભાવ પૂછો ને ત્યાં ભાવ ની કિંમત તો જુદી જ હોય. હું તો જુદી તમારી ભાવ પૂછું દાદા, જે અંદર જે પેલો વ્યક્ત જે થાય છે એ જ ભાવ ની વાત કરું. તમને પેલા દેવી પર ભાવ આવે તો એને ભાવ ને તમે ભાવ ગણો. કયા ભાવ ને ગણો? દાદા ભાવ જ ને ગણો. ભાવ કહેવાય નહી પણ ભાવ ના કહેવાય. ભાવ વસ્તુ આ બધું ડિસ્ચાર્જ કરે. ભાવ એટલે ચાર થાય. દાદા એ દ્રવ્ય કર્મ નો છેલ્લા માં છેલ્લો ફોડ આપી દીધો છે. એવું ક્યાંય કોઈ નથી. દ્રવ્ય કર્મ ના દ્રવ્ય કર્મ અમુક અમુક ખલાસી જાય. જે ચશ્મા ઊંધા ચશ્મા બીજું તો ભોગવવાના હોય. ચાર કર્મ નામ ગોત્ર ભોગવવાના. તમે વિધિ નથી કરી ને લેતા કહી લો મહેન્દ્રભાઈ તમે દેવ કહી લો. દીકરા આવ્યા છે મહેનત બધી નકામી જવાની. નક્કી સરસ થઈ ગયું ને. મોક્ષ નક્કી કર્યો. હા મોક્ષ નક્કી કર્યો. ક્યાં ઝંઝટ નકામી છે. અરુણા જવાનું મોક્ષે કર નહીં તો માસ થઈને મરી જઈશ. આરું નક્કી થાય ત્યારે નકામું નથી જતું કશું. એક એક અવસ્થા ભોજપાઠ મળે છે. ગીતા તો ભણતી હતી ને એક જ છોકરો. બેઠા છે બે જણે ક્યારે પલી વાળા વિચાર મનમાં આવે છે. જાણે કે આપણે સંસાર છે. સંસારમાં પાપ નહીં કરો. પાપ કરીને કઈ ફળ નથી મળતું. મજમાન આવે માણસ મૂકવા જાય મરી જાય. હું આ ગમે એટલા બધા માણસો બેઠા હોય. સાચા હોય પૂરા હોય ખરાબ હોય એમાં સારા માણસો એ વાતો બધી સારા કર્મની. માણસ એમ નહીં કરો પાપ નહીં કરો બ્લેક માર્કેટ નહીં કરો એ વાત સ્મશાન સુધી જ હોય છે. અને બહારે નીકળીને માણસ પાછો એ જ ઉપયોગમાં કેમ જાય એનો સવાલ મને હજી મળતો. એમનો પ્રશ્ન છે કે આ પદ હમણાં ગાયું ને એના ઉપરથી એમને વિચાર આવ્યો કે આ જે માણસો છે બધા એ સ્મશાનમાં જાય છે ત્યારે ત્યાં બેસીને બધા વિચાર કરે છે. બોલે ખરા કે આ બધું ખોટું છે. ખોટું કરવું નહીં. આ બ્લેક માર્કેટ કરવું નહીં. આમ ના કરું તેમ ના કરું. અને પછી પાછા બહાર આવે છે એટલે પાછા તૈયાર ને બધું ભૂલી જાય છે. આ કેમ પછી પાછું ભૂલી જાય, બહાર નીકળે છે સમજણ, બહાર નીકળે તરત ભૂલી જાય. અને છોકરા બાપ બાપ મરી ગયો, છોકરા બાપ જવાન મરી ગયો હોય ચાલી વાનો, છોકરા નિરાંતે ઘેર જઈને ખાય, જીવન ચા પાણી નાસ્તા પાણી કેરીઓ ખાય, બધું ભાન બધું નથી, ભાન બધું બે ભાન નથી, મનુષ્યપણાનું ભાન રહ્યું નથી અત્યારે. મનુષ્યપણાનું ભાન હોય ને તો દુનિયામાં સરસ દેખાય, માણસો સારા દેખાય. મનુષ્યપણાનું ભાન નથી, ગર્ભ વડવાડ્યો વડવાડ્યો મનુષ્યપણાનું ભાનમાં ઘેર ટકરાવ ના હોય. ઉગાડી વાંખે ઊંઘે છે બધા, ઉગાડી વાંખે ઊંઘે છે, ઉગાડી વાંખે ઊંઘે. એ જાગૃતિ રહે તો કલ્યાણ થઈ જાય ને, એવી જાગૃતિ રહે એ તો કલ્યાણ થઈ જાય. જ્ઞાન આપીએ ત્યારે કોઈ વ્યક્તિ મરી જાય તો આપણે એના મોહ ને લીધે રડીએ છીએ કે શુદ્ધ પ્રેમ હોય એટલે રડીએ છીએ? શુદ્ધ પ્રેમ કોઈ હોતો જ નથી દુનિયામાં, મોહ નું રડે છે બધું. શુદ્ધ પ્રેમ સાફ છે કરતા દુનિયા છે જ નહીં, પછી સાફ છે તો મોહ છે. મા જોડે સાફ છે, લોકો એમ કહે મા જોડે શુદ્ધ પ્રેમ હતો, પણ સાફ છે તો મા નથી, પણ એ લિમિટેડ સાફ છે એટલે વખાડ્યો છે. ઓછા બોલશે લિમિટેડ સાર, શું કહે તે બોલ નું પરિણામ છે. મા જાણે માને એમ લાગે મારે કેટલી જન્મ્યો છે, પેલા ને એમ લાગે માને કેટલી જન્મ્યો છે. એટલે હા શું પૂછ્યું પછી તારે? આમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી આ સંસારમાં. પ્રેમ હોય જ નહીં કોઈ જગ્યાએ, હોય નહીં પ્રેમ. પ્રેમ તો જ્ઞાની પુરુષ ની પાસે હોય કે જે ચડે નહીં વધે નહીં ઘટે નહીં, એ પ્રેમ કહેવાય. આ તો પ્રેમ ઉતરી જાય પછી વડવાય થાય, પછી વડવાય થાય કે ના થાય એ પ્રેમ ના કહેવાય. પ્રેમ નું પરિણામ ઝઘડો ના થાય. શું કે છે બેન? પ્રેમ પણ એક અમુક જગ્યા જ હોય છે માત્ર. પ્રેમ પણ અમુક જગ્યા જ એટલે પ્રેમ છે તો વધઘટ ના થાય, જે સ્થાન પર હોય એ સ્થાન પર જ રહે. વધઘટ થાય તો પ્રેમ જ નહીં, એ આસક્તિ બધી એને આપણા લોકો પ્રેમ કહે છે. જગત ના લોકો હું શું બોલું એ ધંધો આપણો. બેન નો પ્રશ્ન એવો છે કે પ્રેમ એટલે એક જ સ્થાન હોય, વધઘટ ના થાય? ના વધઘટ ના થાય એવું જ હોય. પ્રેમ વધઘટ ના થાય, જયારે આપણે આમ ફૂલો ચડાવીએ તો વધે નહીં, ગાવે પડે ઘટે નહીં, એવો પ્રેમ હોય. આ તો પ્રેમ થઈ રહ્યો હોય ત્યાં જોડે તો કદી ગાર મળીએ તો કરી જાય. અરે ફૂલ કરે એ તો પાછું આપડે ચોટી પડે મેલ ને સર એક જ દાડા જો ખાવાનું સારું ના કરે ભાઈ તો પ્રેમ વાળો હોય ધણી તો કકડાટ કરતો છે. ઇનામ આપી દે પ્રેમ જ નથી બેન, પ્રેમ જેવું ને સાપ છે બધું. મોહ અને પ્રેમ એની તારવણી કરવી તો કઈ રીતે કરી શકાય? પ્રેમ છે જ નહીં, બધી પ્રેમ ની વાત કરે છે. પ્રેમ છે જ નહીં, બધો મોહ જ છે. મૂર્તિ થઈ જાય બે ભાન પડે, બિલકુલ ભાન જ નહીં. છોકરીઓ ધણી પાસ કરશે, જોઈ કરી પાસ કરશે, પછી વધતી નહીં હોય ઘરે ખરી અક્કાવું જોઈએ. ત્યારે પ્રેમ કહેવાય છે. ક્યાંક તો પ્રેમ હશે ને, કોઈ જગ્યાએ પ્રેમ જ નહીં. પ્રેમ જેવી વસ્તુ બધી આસક્તિ છે. આસક્તિ છે જયારે આવું બોલીએ ને ત્યારે ખબર પડી જાય. દાદા ને બધા પ્રત્યે શું છે? આ પ્રેમ તો આ તો ભાઈ ઈશ્વરી પ્રેમ છે. વધઘટ ના થાય. અને ધણી જોડે પ્રેમ ની આશા રાખવી નહી, કે આપી પણ આશા પ્રેમ ની રાખે તે બરોબરક છે. આ તો આપડે કામ પૂરતું કામ જેમ હોટલ વાળા જે ઘરે ઘર મળવા દઈએ છીએ, આપડે ચા પીવા માટે જઈને પૈસા આપી પાછા આપડે એ રીતે કામ પૂરતું કામ કરી દેવાનું. આપડે તે સચિવ નું હતું, સચિવ માં સારું હતું પ્રેમ, સચિવ માં બેન સારું હતું. હા, આ કળિયુગ માં તો આ બધા જીવડા એવા છે રે, વિચિત્ર જીવડા. આરો ફરી ધણી લ્યા ઉપર બમજીઓ બસો આવેલા હવે તરત ગુજર જિંદગી બગડે બચાય નહીં, એને જિંદગી બગડી જાય છે. ઉપર તડ બુજા જેવો ઉપર દેખાતો હોય. ધણી એ રૂપાળો ન દેખાતો, એની છોકરી બહુ રૂપાળી ન દેખાય. આમ ફરો તેમ ફરો, આ કઈ ભેંસ છે તો ફેરવત ભેંસ ફેરવાની. આ તો ભેંસ જયારે કન્યા નથી મળતી, એક દાદા વખત એવો હતો જયારે બધી કન્યા હું તૂટ હતી બધી રાતમાં, તારા બધા રાત બે એટલે લગડી છે ચાલશે ને. અને હવે જો આ ચડી ચરબી ચડી છે આમ જોશે ને તેમ આમ ફરો કે છે એટલે શું ફેરે ફેરે કરશે. આપડે કામ પૂરતું હોય તો કામ હોટલ માં જઈએ ને ખાઈ નાસ્તો કરી પૈસા આપી પાસે. આજકાલ તો પૈસા જ જોવે છે બધા. પૈસા દાર હોય તો છોકરી આપી દે, લગ્ન કરી નાખે. હા, બધું અમારી લાભ માં તો એવું જ. હા, અને બે આખી જિંદગી સુધી લડે વડે પણ શાંતિ અશાંતિ ના થાય. બે એક નો એક પાછો લડવા કે થાય હંમેશા. જ્યાં આગળ જ્યાં ભૌતિક પ્રેમ છે, ભૌતિક આસક્તિ મોહ છે, ત્યાં લડાઈ હોય જ. પણ મોપટ મસ્તી દેવું કેવું મોપટ મસ્તી કરે ને, પણ દાવો ના મળે. પછી ના તો દાવા મળે, ડાયવર્સ નો દાવો મળે, કઈ ડાયવર્સ દાવો મળે, ડાયવર્સ નો દાવો મળે. અને પછી કે છે અમારા સસરા એટલે હું કાયમ ના હોય તો બોલ સસરો બે બે ડાયવર્સ લે મારા સસરા એકદમ બધી કે બેન પૂછે છે માણસ તરીકે આપણો ધર્મ શું છે? હા, માણસ તરીકે આપણો ધર્મ શું છે? મનુષ્ય તરીકે ધર્મ કેમ કરીને જગત માં આપણું મન વચન કાયા બધા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. આપડે મન વચન ગયા, લોકો ને કામ લાગે, લોકો ને ધક્કો ખાઈએ, વાણી થી કોઈને સારી સમજણ પાડીએ, બુદ્ધિ થી સમજણ પાડીએ, સમજ કરે, કોઈને દુઃખ ના થાય એવું વલણ કરીએ, એ આપણો ધર્મ છે. કોઈને દુઃખ ના થાય, કોઈ જીવ માત્ર ને દુઃખ ના થાય, તેમાં બધા જીવ નો સાથે બાધા ના લેવાય. તો મનુષ્ય એકલા બાધા લેવી જોઈએ, તો અને મનુષ્ય ની બાધા લેતી હોય તેને બધા જીવ ની બાધા લેવી જોઈએ, કે કોઈ જીને દુઃખ ના થો મન વચન કહે, એટલું જ સમજવા માટે છે. આ તો પાણી જાય એટલે સાસુ એને દુઃખ દે, એ સાસુ ને દુઃખ દે, મારી નરક ગતિ બાંધે છે બધા. સાસુ સમજી ગઈ છે કે છોકરો ખો એટલે પરણાવો, છોકરા પરણાય એટલે છોકરો ખોઈ નાખવાનો. ગુરુ વ્યાર બધા તમારો વારિયા બધા વીતી ગયા, વારિયા બધા વીતી ગયા, વારિયા વીતે ના હોય, વારિયા શબ્દ અત્યારે ચાલુ નથી મને લાગે, અત્યારે વ્યવહાર માં ચાલુ નથી ને, બધા પ્રકારની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ, મનમાં જે ઉંમર થતા સમાજ, હા ઉમરકા પૂરા થયા, બધા ઉમરકા પૂરા થયા, ઉમરકા પૂરા થયા. આપનું જ્ઞાન લીધા પછી એમ થાય કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, એમ આપણે પણ વહી જવું, એમાંથી વિશેષ આપને કહેવાનું ખરું કે કોઈને હરકત ના થાય, કોઈને દુઃખ કરીને આપડે મુક્ત દઈએ એવું બને નહીં, કોઈને દુઃખ થયું એટલે આપડે વહેતા હોય ત્યાંથી પેલો દોડ્યું નાખી પગત અને બધાનું સુખ આપીએ જવા દે, જરા પાંચ ચાર વાગે કરતા કરતા જઈએ તો જવા દે, કે ફોન આપે છે ને જાઓ જાઓ, બીડી આપીએ તો જવા દે, કઈ આવવું પડે ના હોય તો લવિંગ નો દોણો આપે તો જવા દે. લોક આશા રાખે કે આપ મહેરબાન થાય, આશા રાખે તો મહેરબાન છે ના, મુખ્ય જવા ના એ મહેરબાન કહેવાય, મુક્તિ જે જવાનું હોય ને મહેરબાન કહેવાય, મહેરબાની દાખતા દાખતા જવાનું, આપડે તો બધા આશા રાખવાની શી જરૂર, લોકો ને આશા હોય આપડે પણ આશા રાખવાની શી જરૂર, આપડે આશા રાખવાની આપણે વહી જવું, આપણે પણ વહી જવું, આપડે આપનો જેવો ઉપયોગ કરવો એવો કરે ના, એવું નહીં એમને રાજી ખુશી ને ના હોય તો પાન સુપારી કઈ આપીને આપડે આગળ ચાલવા મળવાનું, કારણ કે આ લોકો તો નહીં તો પડશે એ આમ આખા કેમ ચાલ્યા કે હું શું બોલે, અટાઈ પટાઈ કામ કાઢી દે, અટાઈ પટાઈ મોક્ષે અંદર ના જવા દે લોકો, લોકો શું કહે છે કે અહીં શું દુઃખ છે તમામ ખાયા, અહીં અમારે જોડે તમે મજા કરો ને, સાંભળીએ નહીં તો ઊંધું કરશે, એમને ચાર દિશા ખુલ્લી હોય, તમારે એક જ દિશા ખુલ્લી, એમને આપણે દહે દિશા ખુલ્લી રહી, તમારે નહી કરી રાજી કરી ચાલતા થવાનું, આપડા હું તાકી દે રહ્યો ને કેમ છો સાહેબ, કહ્યું તો હે ચાલવા દે, તાકી જોઈ રહ્યો ના બોલીએ ત્યારે પદમા કહે છે હા આ તો બહુ તો ટેસી વાળા લાગે છે, બસ તો ફોન મળે એ ભાઈ કહે છે કે આપણે રાજી રાખવા જઈએ તો પછી આપણામાં રાત ન બેસે, એવું રાજી નહીં રાખવાના, આ પોલીસ વાળા છે રાજી રાખીએ રાત બેસે, પોલીસ વાળા પર રાત બેસે, આપણે હા તો એ બધું આ બધું પોલીસ વાળા જોયા જ છે બધા, મોક્ષ ના જવા દે બધા. બરોબર સમજાયું નહીં એ કઈ રીતે શું કામ રાજી રાખવા પડે? શું કામ આપડે કે દૂર આપડે આપણું કેરા કરીએ? આપડે આપણું કેરા કરીએ, આપડે બીજા ને રાજી રાખવાની શું જરૂર? આપડે આપણું કેરા કરીએ, રાજી બધાને કઈ રાખવાની જરૂર નથી. આપડે તો કોઈને રાખવા નથી. ફરિયાદ નહી કરવા જવાનું, કોઈ આ શું કેમ આડો આવ્યો? ફરિયાદ કરવા જવું આપડે 6 મહિના પડે. અટાઈ પટાઈ ને કામ કરી દેવા. આડા આવતા વાર્તા લાગે, ભીખો આડા આવે, આમ ના આવે, તેમ ના આવે, સંભાવે નિકાલ શું. અને કોક નો આપડે ધકો લાગી જાય ભાઈ, તારે મારા તમે જોયા કે મેં દાદા કોઈ મહાત્મા હતા સુધી કર્યો નથી એટલા બધા. ગણ 4 વર્ષ ના ભૂત લાગેલી હોય 4 સુધી એટલા ભૂખ છે મને દર્શન કર્યા. સત્સંગ થયો હતો, અડધો પોણા બહુ મોટો ઊંચો સત્સંગ નીકળેલો, જબરદસ્ત બહુ ઊંચો સત્સંગ લીધો મારા બાબતે. અને મહારાજે શું કહેતા હતા? બધો ભાવ રાખે છે મારા પરમાત્મા સ્વરૂપ કહેતા હતા. આપ તો પરમાત્મા સ્વરૂપ કહેતો છે, એમાં તો ફેર જ થઈ. અને બહુ ત્યાગી, જબરદસ્ત ત્યાગી, ત્યાગ કથન તપ વાળા. તો મેં કહ્યું અમે શું એને આ હકીકત શું છે અત્યારે જાતિ બધું આ બેસા છે, એ બધી હકીકત બધી જ બીજું સત્સંગમાં કહી દીધી. નિધિ માટે તલપા પણ થઈ ગયા હતા, તલપા પણ નિધિ કરવા માટે. આપડે જેમ બીજા બીજા બીજા આચાર્ય કહે છે ને કે ભાઈ તમારે ત્યાગી છો માટે હવે અમારા માથા પર હાથ મૂકો, એ કહે છે. અમે તું મેં કહ્યું હાથ મૂકો તો મુકતા ના કરી કે એક ભૂતો માણસ વિધિ કરે કેટલી જોવા જેવું છે. ફોટો લીધેલો શું લાગે? એકાદ ફોટો આવી ગયો, ફોટો વિધિ નો હોય, વિધિ નો નજીક નો હોય, વિધિ નો વિધિ નો નથી લીધો, વિધિ નો લેવો વિધિ નો લેવાય નહીં. સારા હતા ને, બીજો હોય તો બીજા ફોટા ના લેવાય, મારી જોડે બેઠા તે ના પણ લેવા દે. હા, એ પણ ફોટા રહેવા દે કે વ્યવહાર દ્રષ્ટિ પબ્લિક માં ભાંજગઢ થાય, વ્યવહાર માં મારા ને દેવી કઈ પડે જરાય પડી નથી, એ તો ત્યાં પરવા કરતા નથી. ટાઈમિંગ મળી શકે કે બોલો ફરી વાર પછી છૂટી જવાનું થયું છે ત્યારે એ પાસે જોયું કે છોકરા આખા લોકો ના થોડી નાની રહી ગઈ એટલે પણ હવે પહેણાવાળો તું તારા જવાન થઈ ત્યાં પહેણાવાળો તો મેલે પહેરી હતી. તારા છોકરા મોકલે થોડીમાં જીવ રહી ગયો છે એ થોડી મોકલે અહીંયા આગળ એ થોડી કે પપ્પાજી તમે નોકરા મત બોલો, મારી ચિંતા ના કર. તારે એ જાણે કે આ છોકરું છે ને સમજે નહીં ને તો આ અક્કલવા રોકો થયો એને ચિંતા કરે. છોકરું ના કહે છે મારી ચિંતા ના કર, તો આ અક્કલ નો કોથળો ચિંતા કરશો થોડી વસ્તુ ક્યાં રહ્યા બસ પડશે કરીને દીવો જોઈ ગયા આ દીવો કેમ કર્યો, હું આ તો અમથો દીવો કર્યો, થયું ના દીવો કર્યો છે ને કે મારે હારો દીવો કર્યો આવું થઈ પછી જતી ગયા એમ દવાખાના મારા પથરીતા હતા, મારા ભવનો નું ખાતર હતા, બાંધવી આપડે છે ને તમે મરી ગયો છે, આયા હોય એટલા પૂરતું તમને એમ લાગે બધા આવી ગયેલી જાય, બીજા ઘણા ઘેર જ ગયેલા મારા ભાઈ ને ખાન થઈ છે કેન્સર ની, મારા થી મોટા છે 3 વર્ષ જિંદગી એની આબરૂ રાખ જોડે બધા છોકરા ભલે ધંધા માણસ ને જાય બરકત નથી કાકા ના, હજી મોર સુધતો નથી કે બેબી પહેણાવી શકાય, 4 બેબી પહેણાય ને આ નોની રહી ગઈ, નોની રહી ગઈ એ ચિંતા કરે કરતો કાકા, એટલે બેબી કહે છે ના મંદુકાર મંત્ર બોલો ત્યાં કરે આના અક્કલ નહીં ને નાની ઉંમર ને આ હંધર ને અક્કલ નકો થવો ગીતરાજે 4 ના આવે ચિંતા બિંતા કરતા નથી ને હવે છોકરે એમને કહ્યું ભીક્ષા મારે લેવી છે તારે ઉતાર જમાડ્યા ઉતાર ભીક્ષા અનુભવની પરંપરા જ હોય એટલે એનું બધું લક્ષ્મણ આવે કરે આ બધું આ તોફાન આ બધું થઈ ગયું આ માર થઈ ગઈ ને અનુભવ લીધેલા અનુભવ લોકો ને આ તરફ સીધું કામ થઈ જાય પછી રામ છે ને